ओम श्री परमात्मने नमः। संक्षिप्त पद्म पुराण सृष्टिखंड ग्रंथनो उपक्रम तथा आना स्वरूपनो परिचय। स्वच्छम चंद्रावदातम करिकरम करक्षो भज संजात फेनम ब्रह्मोद भूति प्रसंग प्रसक्तेर व्रत नियम परे ही सेवितम विप्रमुखे ओंकारालंकृत तेन त्रिभुवन गुरुणा ब्रह्मणा दृष्टिपुतम सभो आगा भोगरम्यम जलमशुभ हरम पोष्करम न पुनातु। जे चंद्रमा जेवो उज्ज्वल तथा स्वच्छ छे, जेमा हाथीनी सूंड जेवा आकारना मगरोना आमतेम वेगपूर्वक फरवाथी फीण पैदा थतु रहे छे। ब्रह्माजीना प्रादुर्भावनी कथा वार्ता में लागेला व्रत नियम परायण श्रेष्ठ ब्राह्मण जेनु सदा सेवन करे छे। ओंकार जपथी विभूषित त्रिभुवन गुरु ब्रह्मा जीए जेने पोतानी दृष्टि थी पवित्र कर्यु छे, जे पीवामां स्वादिष्ट छे अने पोतानी विशालता ने कारणे रमणीय लागे छे, ते पुष्कर तीर्थनु पापनाशक जल अमने पवित्र करे। श्री व्यासजीना शिष्य परम बुद्धिमान लोम हर्षणजीए एकांत में बैठेला पोताना पुत्र उग्रश्रवा नामना सुत ने कह्यू, बेटा तमे ऋषिओना आश्रमों पर जाओ अने तेमना पूछवाथी संपूर्ण धर्मों वर्णन करो। तमे मारी पासेथी जे संक्षेप में सांभळ्यू छे ते तेमने विस्तारथी संभळावो। मैं महर्षि वेदव्यासजीना मुखेथी समस्त पुराणोनु ज्ञान प्राप्त कर्यू छे અને તે બધું તમને કહી દીધું છે, તેથી હવે મુનિઓના સમક્ષ તમે તેનું વિસ્તારથી વર્ણન કરો। પ્રયાગમાં કેટલાક મહર્ષિઓએ જે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા હતા તેમણે સાક્ષાત ભગવાનને પ્રશ્ન કર્યો હતો। તેઓ યજ્ઞ કરવા યોગ્ય કોઈ પવિત્ર સ્થાન જાણવા ઈચ્છતા હતા। ભગવાન નારાયણ જ સર્વના હિતેશી છે, તેઓ ધર્માનુષ્ઠાનની ઈચ્છા ધરાવતા તે મહર્ષિઓના પૂછવાથી બોલ્યા, મુનિવરો આ સામે જે ચક્ર દેખાઈ રહ્યું છે એની ક્યાંય તુલના થાય એમ નથી। એની નાભી સુંદર અને સ્વરૂપ દિવ્ય છે, એ ચક્ર સત્ય તરફ ગતિશીલ છે, એની ગતિ સુંદર અને કલ્યાણકારી છે। તમે લોકો સાવધાન થઈને નિયમપૂર્વક તેની પાછળ પાછળ જાઓ, તમને પોતાના માટે હિતકારી સ્થાનની પ્રાપ્તિ થશે। આ ધર્મમય ચક્ર અહીંથી જઈ રહ્યું છે, જતા જતા જે સ્થાન પર એની નેમી એટલે કે પૈડાનો પરિઘ જીર્ણ શીર્ણ થઈને પડી જાય એને પુણ્યમય પ્રદેશ જાણો। તે બધા મહર્ષિઓને આ પ્રમાણે કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને તે ધર્મચક્ર નેમિષારણ્યના ગંગાવર્ત નામક સ્થાન પર પડ્યું। ત્યારે ઋષિઓએ નિમિ શીર્ણ થવાને કારણે તે સ્થાનનું નામ નૈમિષ રાખ્યું અને નૈમિષારણ્યમાં દીર્ઘકાળ સુધી ચાલુ રહેનારા યજ્ઞનું અનુષ્ઠાન આરંભ કર્યું। ત્યાં તમે પણ જાઓ અને ઋષિઓના પૂછવાથી તેમના ધર્મ વિશેના સંશયનું નિવારણ કરો। ત્યાર પછી જ્ઞાની ઉગ્રશ્રવા પિતાની આજ્ઞા માનીને તે મુનિશ્વરોની પાસે ગયા તથા તેમના ચરણ પકડીને હાથ જોડીને તેમણે પ્રણામ કર્યા। સુતજી બહુ બુદ્ધિમાન હતા, તેમણે પોતાની નમ્રતા અને પ્રણામ વગેરે દ્વારા મહર્ષિઓને સંતુષ્ટ કર્યા। તે યજ્ઞમાં ભાગ લેનારા મહર્ષિ પણ સદસ્યો સહિત બહુ પ્રસન્ન થયા તથા બધાએ એકત્રિત થઈને સુતજીનો યથાયોગ્ય આદર સત્કાર કર્યો। ઋષિ બોલ્યા, દેવતાઓ જેવા તેજસ્વી સુતજી તમે કઈ રીતે અને ક્યાં દેશથી અહીં આવ્યા છો, પોતાના આવવાનું કારણ જણાવો। સુતજીએ કહ્યું, હે મહર્ષિ, મારા બુદ્ધિમાન પિતા વ્યાસ શિષ્ય લોમ હર્ષણજીએ મને આજ્ઞા કરી છે કે તમે મુનિઓની પાસે જઈને તેમની સેવામાં રહો અને તેઓ જે કાંઈ પૂછે તે બધું તેમને કહી સંભળાવો। તમે લોકો મારા પૂજ્ય છો, જણાવો હું કઈ કથા કહું, પુરાણ ઇતિહાસ અથવા જુદા જુદા પ્રકારના ધર્મ જે આજ્ઞા આપો તે જ સંભળાવીશ. સુતજીનું આ મધુર વચન સાંભળીને તે બધા શ્રેષ્ઠ મહર્ષિઓ બહુ પ્રસન્ન થયા. અત્યંત વિશ્વસનીય વિદ્વાન લોમહર્ષણ પુત્ર ઉગ્રસવાને ઉપસ્થિત જોઈને તેમના મનમાં પુરાણ સાંભળવાની ઈચ્છા જાગૃત થઈ. તે યજ્ઞમાં યજમાન હતા મહર્ષિ શૌનક, જે સંપૂર્ણ શાસ્ત્રોના વિશેષજ્ઞ, મેઘાવી તથા વેદના વિજ્ઞાનમય આરણ્યક ભાગના આચાર્ય હતા. તેઓ બધા મહર્ષિઓની સાથે શ્રદ્ધાનો આશ્રય લઈને ધર્મ આપવાની ઈચ્છાથી બોલ્યા. શૌનકે કહ્યું, મહાબુદ્ધિમાન સુતજી, તમે ઇતિહાસ અને પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન વ્યાસજીની સારી પેઠે ઉપાસના કરી છે. તેમની પુરાણ વિષયક શ્રેષ્ઠ બુદ્ધિનો તમે સારી રીતે લાભ ઉઠાવ્યો છે. હે મહામતે, અહીં જે આ બધા શ્રેષ્ઠ બ્રાહ્મણ બિરાજમાન છે તેમનું મન પુરાણો પ્રત્યે આકર્ષિત થઈ રહ્યું છે. એ બધા પુરાણ સાંભળવા ઈચ્છે છે, તેથી તમે એમને પુરાણ સંભળાવવાની કૃપા કરો. આ બધા શ્રોતા જે અહીં એકત્રિત થયા છે બહુ જ શ્રેષ્ઠ છે. જુદા જુદા ગોત્રોમાં તેમનો જન્મ થયો છે. આ બધા વેદવાદી બ્રાહ્મણો પોતપોતાના વંશનું પૌરાણિક વર્ણન સાંભળે. દીર્ઘકાળ સુધી ચાલનારો આ યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી તમે મુનિઓને પુરાણ સંભળાવો. હે મહાપ્રાજ્ઞ, તમે આ બધા લોકોને પદ્મ પુરાણની કથા કહો. પદ્મની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તેમાંથી બ્રહ્માજીનો આવિર્ભાવ કઈ રીતે થયો, તથા કમળમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજીએ કઈ રીતે જગતની સૃષ્ટિ કરી, આ બધી વાતો આમને કહો. તેમના પ્રમાણે પૂછવાથી લોમહર્ષણ પુત્ર સુતજીએ સુંદર વાણીમાં સૂક્ષ્મ અર્થસભર ન્યાયયુક્ત વચન કહ્યું. હે મહર્ષિઓ, તમે લોકોએ જે મને પુરાણ સંભળાવવાની આજ્ઞા આપી છે તેનાથી મને બહુ પ્રસન્નતા થઈ છે. આ તમારો મારા પર મોટો અનુગ્રહ છે. સંપૂર્ણ ધર્મોના પાલનમાં રત રહેનારા પુરાણ વેતા વિદ્વાનોએ જેમની સારી પેઠે વ્યાખ્યા કરી છે તે પુરાણોક્ત વિષયોને મેં જે રીતે સાંભળ્યા છે તે જ રૂપે તે બધું તમને સંભળાવીશ. સત્પુરુષોની દ્રષ્ટિમાં સુત જાતિનો સનાતન ધર્મ એ છે કે તે દેવતાઓ, ઋષિઓ તથા અપાર તેજસ્વી રાજાઓની વંશ પરંપરાને ધારણ કરે, તેને યાદ રાખે, તથા ઇતિહાસ અને પુરાણોમાં જે બ્રહ્મવાદી મહાત્માઓનું વર્ણન કરવામાં આવ્યું છે તેમની સ્તુતિ કરે. કેમ કે જ્યારે વેન કુમાર રાજા પૃથુનો યજ્ઞ થઈ રહ્યો હતો તે સમયે સુત અને માગધે સર્વપ્રથમ તે મહારાજની સ્તુતિ જ કરી હતી. તે સ્તુતિથી સંતુષ્ટ થઈને મહાત્મા પૃથ્વીએ તે બંનેને વરદાન આપ્યું. વરદાનમાં તેમણે સુતને સુત નામનો દેશ અને માગધને મગધનું રાજ્ય આપ્યું હતું. ક્ષત્રિય પિતા અને બ્રાહ્મણીના ગર્ભથી જેનો જન્મ થાય છે તે સુત કહેવાય છે. બ્રાહ્મણોએ મને પુરાણોની કથા કહેવાનો અધિકાર આપ્યો છે. તમે ધર્મનો વિચાર કરીને જ મને પુરાણ વિશે પૂછ્યું છે. તેથી આ ભૂમંડળમાં જે સર્વથી ઉત્તમ તથા ઋષિઓ દ્વારા સન્માનિત પદ્મ પુરાણ છે તેની કથાનો આરંભ કરું છું. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી સાક્ષાત નારાયણ સ્વરૂપ છે. તેઓ બ્રહ્મવાદી, સર્વજ્ઞ, સંપૂર્ણ લોકમાં પૂજિત તથા અત્યંત તેજસ્વી છે. તેમના દ્વારા પ્રગટ થયેલા પુરાણોનું મેં મારા પિતાજીની પાસે રહીને અધ્યયન કર્યું છે. પુરાણ બધા શાસ્ત્રોથી પહેલાના સમયથી વિદ્યમાન છે. બ્રહ્માજીએ કલ્પના આદિમાં એટલે કે સર્વપ્રથમ પુરાણોનું જ સ્મરણ કર્યું હતું. પુરાણો ત્રિવર્ગ અર્થાત ધર્મ, અર્થ અને કામના સાધક તથા પરમ પવિત્ર છે. તેમની રચના 100 કરોડ શ્લોકોમાં થઈ છે. પુરાણ સર્વશાસ્ત્રાણામ પ્રથમમ બ્રહ્મણા સ્ફૃતમ ત્રિવર્ગ સાધનમ પુણ્યમ સતકોટી પ્રવિસ્તરમ. સમયાનુસાર આટલા મોટા પુરાણોનું શ્રવણ અને પઠન અસંભવ જોઈને સ્વયં ભગવાન તેમનો સંક્ષેપ કરવા માટે દરેક દ્વાપર યુગમાં વ્યાસ રૂપે અવતાર લે છે અને પુરાણોને 18 ભાગોમાં વહેંચીને તેમને 4 લાખ શ્લોકોમાં સીમિત કરે છે. પુરાણોનું આ સંક્ષિપ્ત સંસ્કરણ જ આ ભૂમંડળમાં પ્રકાશિત થાય છે. દેવલોકમાં આજે પણ 100 કરોડ શ્લોકોનું વિસ્તૃત પુરાણ વિદ્યમાન છે. હવે હું પરમ પવિત્ર પદ્મ પુરાણના વર્ણનનો આરંભ કરું છું. તેમાં 5 ખંડ અને 55,000 શ્લોક છે. પદ્મ પુરાણમાં સર્વપ્રથમ સૃષ્ટિખંડ છે, તેના પછી ભૂમિખંડ આવે છે, પછી સ્વર્ગખંડ અને તેના પછી પાતાળખંડ છે, ત્યાર પછી પરમ શ્રેષ્ઠ ઉત્તરખંડનું વર્ણન છે. પદ્મ પુરાણ આટલું જ છે. ભગવાનની નાભીમાંથી જે પદ્મ એટલે કમળ પ્રગટ થયું હતું, જેનાથી આ જગતની ઉત્પત્તિ થઈ છે, તેના વૃતાંતનો આશ્રય લઈને આ પુરાણ પ્રગટ થયું છે. તેથી આને પદ્મ પુરાણ કહે છે. આ પુરાણ સ્વાભાવિક રીતે જ નિર્મળ છે. તદુપરાંત આમાં શ્રી વિષ્ણુ ભગવાનના મહાત્મ્યનું વર્ણન હોવાથી આની નિર્મળતા વિશેષ રૂપે વધી ગઈ છે. દેવાધિદેવ ભગવાન શ્રી વિષ્ણુએ પૂર્વકાળમાં બ્રહ્માજીને જેનો ઉપદેશ કર્યો હતો તથા બ્રહ્માજીએ જેને પોતાના પુત્ર મરીચીને સંભળાવ્યું હતું તે જ પદ્મ પુરાણ છે. બ્રહ્માજીએ જ આ પુરાણને આ જગતમાં પ્રચલિત કર્યું છે. અધ્યાય 1 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.